بسم الله الرحمن الرحيم. ويل للمطففين الذين إذا اكتالوا على الناس يستوفون وإذا كالوهم أو وزنوهم يخسرون. افسوس છે તે લોકો માટે કે જેઓ ઓછું આપે છે, તોલ માપમાં ઓછું આપે છે. તેઓ જ્યારે લોકો પાસેથી કોઈ પણ વસ્તુ માપીને લે છે ત્યારે પૂરેપૂરું માપીને લે છે, અને જ્યારે તેમને માપીને કે જોખીને આપે છે ત્યારે ઓછું આપે છે. અલા યઝન ઉલાઇક અન્નહુમ મબઉસૂન લિયૌમ અઝીમ. શું તેઓ વિચારતા નથી કે તેઓ પાછા ઉઠાડવામાં આવશે, યાનિ કે મર્યા પછી પાછા હિસાબ માટે ઉઠાડવામાં આવશે તે મહાન દિવસે. યૌમ યકુમુન નાસ લિરબ્બિલ આલમીન. કે જે દિવસે બધા લોકો તમામ જગતના પાલનહારની હુજુરમાં, પાલનહારની સામે ઊભા થશે. કલ્લા ઇન્ન કિતાબ અલફુજ્જાર લફી સિજ્જીન. સાંભળો, બેશક ખરાબ અમલ કરનારાઓના કરણીના લખાણ, આમાલોના લખાણ સિજ્જીનમાં હશે. وَمَا أَدْرَاكَ مَا سِجِّينٌ كِتَابٌ مَرْقُومٌ. અને તને શી ખબર કે સિજ્જીન શું છે? તે એક લખેલું લખાણ છે, યાનિ કે જેમાં ખરાબ અમલ કરનારાઓની કરણી લખેલી છે. وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ. અફસોસ છે તે દિવસે તે જૂઠલાવનારાઓ માટે કે જેઓ ફેંસલાના દિવસને જૂઠલાવે છે, ખોટું પાડે છે. અને તેને બીજું કોઈ જૂઠલાવતું નથી સિવાય કે દરેક અત્યાચારી ગુનેગાર. કે જ્યારે તેની સામે અમારી આયતો પડવામાં આવે છે ત્યારે કહે છે કે આ તો આગલાઓની કહાણીઓ છે, આગલાઓના કિસ્સા કહાણીઓ છે. નહીં નહીં, વાત આ છે કે જે કૃત્યો, જે કામો તેઓ કર્યા કરતા હતા તેનાથી તેમના દિલો પર કાટ ચડી ગયો છે. કલ્લા ઇન્નહુમ અન રબ્બિહિમ યૌમઇઝિલ લમહજૂબૂન. એટલું જ નથી, બલકે તે દિવસે તેઓ તેમના પાલનહારની રહેમતથી પણ બિછડેલા રહેશે, દૂર રહેશે. થુમ્મા ઇન્નહુમ લસાલુલ જહીમ. પછી ચોક્કસ જ તેઓ ભડભડતી આગમાં પણ દાખલ થશે. પછી તેમને કહેવામાં આવશે કે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા તે આ જ છે. આ પણ સાંભળી રાખો કે બેશક નેક અમલ કરનારાઓનું લખાણ, સારા કામો કરનારાઓનું લખાણ ઇલ્લિયીનમાં હશે. વમા અદરાકા મા ઇલ્લિયૂન. અને તને શી ખબર કે ઇલ્લિયીન શું છે? કિતાબુમ મરકુમુન યશહદુહુલ મુકરબૂન. તે એક લખેલું લખાણ છે, યાનિ કે જેમાં સારા અમલ કરનારાઓના આમાલો લખેલા છે, જેને અલ્લાહની બારગાહના નજદીક વાળા ફરિશ્તા જોતા રહે છે. ઇન્નલ અબરાર લફી નઈમિન અલલ અરાઇક યનઝુરૂન. બેશક સારા આમાલ કરનારા લોકો મેવાવાળી, નેમતવાળી જન્નતોમાં હશે, બાદશાહી કુર્સી પર બેઠા બેઠા નજારો જોતા હશે. تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ. તેમના ચહેરા પર તું ખુશીની લહેર પારખી કાઢશે. યુસ્કૌના મિન રહીકિન મખતૂમિન ખિતામુહુ મિસ્ક وفي ذلك فليتنافس المتنافسون. તેમને સીલબંધ ખાલિસ ભેળસેળ વગરનું પીણું પીવડાવવામાં આવશે, જેની મોહર કસ્તુરીની હશે, અને શોક રાખનારાઓએ તેવા પીણાની ઈચ્છા રાખવી જોઈએ. وَمِزَاجُهُ مِنْ تَسْنِيمٍ عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ. અને તેમાં તસ્નીમનું પાણી, યાની કે જન્નતની એક નહેરનું પાણી ભેળવેલું હશે. આ એક ઝરણું છે, નહેર છે, જેમાંથી અલ્લાહના નજદીકના બંદાઓ પીશે. الذين اجرموا كانوا من الذين امنوا يضحكون. बेशक જે લોકો ગુનેગાર હતા તેઓ ઈમાન લાવનારાઓની મશ્કરી ઉડાડિયા કરતા હતા. واذا مروا بهم يتغامزون. અને જ્યારે ઈમાનદારો તેમની પાસેથી પસાર થતા ત્યારે આપસમાં ટકોર કરી આંખ મારતા હતા. وَإِذَا انقَلَبُوا إِلَى أَهْلِهِمْ انقَلَبُوا فَكِهِينَ. અને જ્યારે પોતાના બાલ બચ્ચાઓમાં પાછા ફરી આવતા ત્યારે ઇતરાતા ઇતરાતા તીખી નજરે આવતા હતા. وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَؤُلَاءِ لَضَالُّونَ. અને જ્યારે તેઓ મોમિનોને જોતા ત્યારે કહેતા કે બેશક આ એ જ લોકો છે જે ગુમરાહ છે, ભટકેલા છે. વમા ઉરસિલુ અલયહિમ હાફિઝીન. અને મોમિનોને તેમના પર નિગહબાન બનાવી મોકલવામાં આવ્યા ન હતા. ફલયૌમા અલ્લઝીના આમનુ મિનલ કુફાર યબહકૂન. તો આજના દિવસે તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા છે નાસ્તિકોની મશ્કરી ઉડાડશે. જેઓ ઈમાન લાવ્યા નથી, કુફ્ર કર્યું છે, તેઓની મશ્કરી ઉડાડશે. બાદશાહી કુર્સી પર બેસી, સિંહાસનો પર બેસી જોતા હશે. هل ثوب الكفار ما كانوا يفعلون. ને કહેશે કે ભલા નાસ્તિકોને તેઓ જે કંઈ કર્યા કરતા હતા તેનો બદલો મળી ગયો કે.